ब्रह्म पुराण अध्याय 97 श्री विष्णु में भक्ति थवानो क्रम अने कली धर्म नु निरूपण। मुनिओए कह्यु, महामती, अमे भगवान श्री कृष्ण नी समीप जागरण पूर्वक गीत सांभळवानु फल सांभळ्यु, जेनाथी ए चांडाळ परम गति ने प्राप्त थयो। हवे जे तपस्या अथवा कर्म थी भगवान विष्णु में अमारी भक्ति थई शके ते अमने कहो, हाल अमारी एज सांभळवानी इच्छा छे। व्यासजी बोलिया, मुनिवरो, भगवान श्री कृष्ण की भक्ति महान फल आपनारी छे। ए भक्ति मनुष्य ने जे रीते प्राप्त थाय छे ते क्रमशः जणावुं छुं। ध्यान आपीने सांभळो ब्राह्मण, आ संसार अत्यंत घोर अने समस्त जीवोने माटे भयंकर छे। विविध प्रकारना सैकड़ों दुखोथी व्याप्त अने मनुष्यना मनने अत्यंत मोहित करनारो छे। आ जगत में पशु पक्षी वगैरह हजारों योनियों में वारंवार जन्म लीधा बाद जीव ने क्यारेक मनुष्य न जन्म मळे छे। मनुष्य में पण ब्राह्मणत्व, ब्राह्मणत्व करता पण विवेक, विवेक करता पण धर्मनिष्ठ बुद्धि अने तेवी बुद्धि करता पण कल्याणकारी मार्गो ग्रहण थवा अत्यंत दुर्लभ छे। मनुष्यना पूर्व जन्मनु संचित पाप ज्यां सुधी नष्ट थई जतुं नथी त्यां सुधी भगवान वासुदेव में तेमनी भक्ति थती नथी। तेथी ब्राह्मणो, श्री कृष्ण में जे रीते भक्ति थाय छे ते सांभळो। अन्य देवताओं प्रत्ये मनुष्य नी जे मन वाणी अने क्रिया द्वारा एकाग्र चित्ते भक्ति थाय छे तेनाथी यज्ञ में तेनु मन लागे छे। पछी एकाग्र चित्त थईने अग्नि नी उपासना करे छे। अग्निदेव संतुष्ट थया पछी भगवान भास्कर में तेनी भक्ति थाय छे। त्यारथी निरंतर सूर्यदेव नी आराधना करवा लागे छे। भगवान सूर्य प्रसन्न थया पछी तेनी भक्ति भगवान शंकर मां थाय छे। पछी अत्यंत यत्न साथे विधिपूर्वक महादेव जी नी पूजा करे छे। ज्यारे महादेव जी संतुष्ट थई जाय छे त्यारे मनुष्य नी भक्ति भगवान श्री कृष्ण मां थाय छे। त्यारे ते वासुदेव नामना अविनाशी भगवान जगन्नाथ नु पूजन करीने भोग अने मोक्ष बंने प्राप्त करी ले छे। मुनिओए पूछ्यु, महामुनि, संसारमां जेवो वैष्णव नथी तेवो विष्णुनु पूजन केम करता नथी, एनु कारण कहो। व्यासजीए कही, मुनिवरो, आ संसारमां बे प्रकारना प्राणियों छे, एक आसुर अने बीजा देव। पूर्वकाळमां बे प्रकारना लोकोने ब्रह्माजीए उत्पन्न कर्या हता। देवी प्रकृतिनो आश्रय लेनारा मनुष्यो भगवान विष्णुनी पूजा करे छे અને આસુરી પ્રકૃતિના લોકો શ્રી હરિની નિંદા કરે છે। આવા લોકો મનુષ્યમાં અધમ છે, શ્રી હરિની માયાથી એમની બુદ્ધિ બગડી ગઈ છે। બ્રાહ્મણ, તે બધા નીચ ગતિમાં જાય છે। ભગવાનની માયા બહુ ગૂઢ છે, દેવતાઓ અને અસુરો માટે તેનું જ્ઞાન થવું દુર્લભ છે। તે માયા મનુષ્યને મોહિત કરે છે, જે લોકોનું મન વશમાં નથી તેમના માટે માયાને પાર કરવી અઘરી છે। મુનિઓએ કહ્યું, મહર્ષિ, હવે અમારી ઈચ્છા આપની પાસેથી જગતના સંહારની કથા સાંભળવાની છે। કલ્પના અંતમાં જે મહાપ્રલય થાય છે તેનું વર્ણન કરો। વ્યાસજી બોલ્યા, મુનિવરો, કલ્પના અંતમાં તથા પ્રાકૃત પ્રલયમાં જે જગતનો સંહાર થાય છે તેનું વર્ણન સાંભળો। સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ ચાર યુગ છે, જે દેવતાઓના 12,000 દિવ્ય વર્ષોમાં સમાપ્ત થાય છે। સૃષ્ટિના આરંભમાં સતયુગ હોય છે તથા અંતમાં કલયુગ હોય છે। બ્રહ્માજી પ્રથમ કૃતયુગમાં જે રીતે સૃષ્ટિનો આરંભ કરે છે તે જ પ્રમાણે અંતિમ કલયુગમાં તેનો સંહાર કરે છે। મુનિઓએ કહ્યું, ભગવાન, કલીના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરો, જેમાં ચાર ચરણનો ધર્મ ખંડિત થઈ જાય છે। વ્યાસજી બોલ્યા, નિષ્પાપ મુનિઓ, તમે જે મને કલીનું સ્વરૂપ પૂછો છો તે તો બહુ વિસ્તૃત છે, છતાં હું તે સંક્ષેપમાં કહીશ, સાંભળો। કલિયુગમાં મનુષ્યની વર્ણાશ્રમ સંબંધી આચારમાં પ્રવૃત્તિ નહીં રહે, સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના પાલનમાં પણ કોઈ પ્રવૃત્ત નહીં હોય। કલિયુગમાં લગ્નને ધર્મ માનવામાં નહીં આવે, શિષ્યો ગુરુને આધીન રહેશે નહીં, પુત્રો પણ પોતાના ધર્મનું પાલન નહીં કરે, અગ્નિહોત્રનો નિયમ લુપ્ત થઈ જશે। કોઈ ગમે તે કુળમાં ભલે ઉત્પન્ન થયો હોય જે બળવાન હશે તે જ કલયુગમાં સૌનો સ્વામી થશે. બધા વર્ણના લોકો કન્યા વિક્રય કરીને જીવન નિર્વાહ કરશે. બ્રાહ્મણો, કલયુગમાં જે કોઈનું પણ જે પણ કથન હશે બધું શાસ્ત્ર જ માનવામાં આવશે. કલયુગમાં બધા દેવતા હશે અને સૌના માટે બધા આશ્રમ હશે. પોતપોતાની રુચિ અનુસાર અનુષ્ઠાન કરીને એમાં ઉપવાસ, પરિશ્રમ અને ધનનો વ્યય કરવો એ ધર્મ કહેવાશે. કલયુગમાં થોડા ધનથી જ મનુષ્યને મોટું અભિમાન હશે. સ્ત્રીઓને પોતાના વાળ પરથી જ રૂપવતી હોવાનો ગર્વ હશે. સુવર્ણ મણી અને રત્ન વગેરે તથા વસ્ત્રો પણ નષ્ટ થઈ ગયા પછી સ્ત્રીઓ વાળનો જ શૃંગાર કરશે. કલયુગની સ્ત્રીઓ ધનહીન પતિનો ત્યાગ કરી દેશે. તે સમયે ધનવાન પુરુષ જ યુવતી સ્ત્રીઓનો સ્વામી હશે. જે જે વધારે આપશે તેને તેને જ મનુષ્ય પોતાનો માલિક માનશે. તે સમયે લોકો પ્રભુતાના કારણે જ સંબંધ રાખશે. પૈસા ઘર બનાવવામાં જ સમાપ્ત થઈ જશે. તેનાથી દાન પુણ્ય નહીં થાય. બુદ્ધિ પૈસાનો સંગ્રહ કરવામાં જ પ્રવૃત્ત રહેશે. બુદ્ધિ દ્વારા આત્મચિંતન થશે નહીં. બધું ધન ઉપભોગમાં જ સમાપ્ત થઈ જશે. તેનાથી ધર્મનું અનુષ્ઠાન નહીં થાય. કલયુગની સ્ત્રીઓ સ્વેચ્છાચારિણી થશે. હાવભાવ વિલાસમાં જ તેમની રુચિ રહેશે. અન્યાયથી ધન કમાનારા પુરુષોમાં જ તેમની આસક્તિ રહેશે. સુહૃદોના નિષેધ કરવા છતાં પણ મનુષ્ય એક એક પાઈને માટે પણ બીજાના સ્વાર્થની હાનિ કરી દેશે. બ્રાહ્મણો, કલયુગમાં બધા લોકો હંમેશા બધાની સાથે સમાન હોવાનો દાવો કરશે. ગાયો પ્રત્યે ત્યાં સુધી જ ગૌરવ રહેશે જ્યાં સુધી તેઓ દૂધ આપતી રહેશે. કલયુગની પ્રજા મોટા ભાગે અનાવૃષ્ટિ અને ક્ષુધાના ભયથી વ્યાકુળ રહેશે. બધાની આંખો આકાશ તરફ મંડાયેલી રહેશે. વરસાદ ન થવાથી દુઃખી મનુષ્યો તપસ્વીની જેમ કંદમૂળ, ફળ અને પાંદડા ખાઈને રહેશે. અને કેટલાય લોકો આત્મહત્યા કરી લેશે. કલીમાં સદા દુષ્કાળ પડતો રહેશે. બધા સદા અસમર્થ થઈને ક્લેશ ભોગવશે. ક્યારેક થોડા માનવોને થોડું સુખ પણ મળી જશે. બધા સ્નાન કર્યા વિના જ ભોજન કરશે. અગ્નિહોત્ર, દેવ પૂજા, અતિથિ સત્કાર, શ્રાદ્ધ અને તર્પણની ક્રિયા કોઈ કરશે નહીં. કલયુગની સ્ત્રીઓ લોભી, ઠીંગણી, વધારે ખાનારી, વધારે સંતાનો ઉત્પન્ન કરનારી અને મંદ ભાગ્યની હશે. તેઓ બંને હાથેથી માથું ખંજવાળતી રહેશે. ગુરુજનો તથા પત્નીની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરશે. ગુરુજનો તથા પતિની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરશે અને લાજ નહીં કાઢે, પોતાનું જ પેટ પાળશે. ક્રોધિત રહેશે, દેહ શુદ્ધિનું ધ્યાન નહીં આપે તથા અસત્ય અને કડવા વેણ બોલશે. એટલું જ નહીં, તેઓ દુરાચારીણી થઈને દુરાચારી પુરુષો સાથે મળવાની અભિલાષા રાખશે. કુલવતી સ્ત્રીઓ પણ અન્ય પુરુષો સાથે વ્યભિચાર કરશે. બ્રહ્મચારીઓ વેદોક્ત વ્રતનું પાલન કર્યા વિના જ વેદાધ્યયન કરશે. ગૃહસ્થ પુરુષો જ ન હોમ હવન કરશે કે ન સુપાત્રને યોગ્ય દાન આપશે. ગૃહસ્થ પુરુષો ન હોમ હવન કરશે કે ન સુપાત્રને યોગ્ય દાન આપશે. વાનપ્રસ્થ આશ્રમમાં રહેનારા લોકો વનના કંદમૂળ વગેરેથી નિર્વાહ નહીં કરીને ગ્રામીણ આહારનો સંગ્રહ કરશે. અને સંન્યાસીઓ પણ મિત્રતા વગેરેના સ્નેહ બંધનમાં બંધાયેલા રહેશે. કલયુગમાં રાજાઓ પ્રજાની રક્ષા નહીં કરે, બલકે રક્ષણના બહાને પ્રજાના ધનનું અપહરણ કરશે. અરક્ષિતારો હર્તારહ શુલ્ક વ્યાજેન પાર્થિવાહા હારિણો જન વિત્તા નામ સંપ્રાપ્તે ચ કલો યુગે. 229 અધ્યાયનો 34મો શ્લોક. તે સમયમાં જેની પાસે હાથી, ઘોડા અને રથ હશે તે જ રાજા થશે અને જે જે નિર્બળ હશે તે બધા સેવક થશે. વેશ્યો ખેતી, વેપાર વગેરે પોતાના કર્મોને મૂકીને શુદ્ર વૃત્તિથી રહેશે. શિલ્પ વૃત્તિથી જીવન નિર્વાહ કરશે. એ જ પ્રમાણે શુદ્રો પણ સંન્યાસના ચિહ્નો ધારણ કરીને ભિક્ષા પર જીવન નિર્વાહ કરશે. તે અધમ મનુષ્યો સંસ્કારહીન હોવા છતાં પણ લોકોને ઠગવા માટે પાખંડ વૃત્તિનો આશ્રય લેશે. દુર્ભિક્ષ એટલે દુષ્કાળ અને કર એટલે વેરાની પીડાથી અતિ ઉપદ્રવગ્રસ્ત થઈને પ્રજાજનો એવા દેશમાં ચાલ્યા જશે જ્યાં ઘઉં અને જવ વગેરેનો પાક અધિક હશે. તે સમયે વેદ માર્ગનો લોપ, પાખંડની બોલબાલા અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી લોકોના આયુષ્ય બહુ ટૂંકા હશે. કલયુગમાં 5-6 અથવા સાત વર્ષની સ્ત્રી અને આઠ નવ કે દસ વર્ષના પુરુષોને જ સંતાનો થવા લાગશે. બાર વર્ષની અવસ્થામાં જ વાળ સફેદ થવા લાગશે. ઘોર કલયુગ આવશે ત્યારે વીસ વર્ષ સુધી કોઈ માણસ જીવતો નહીં રહે. તે સમયે લોકો મંદબુદ્ધિ, વ્યર્થ ચિહ્ન ધારણ કરનારા અને દુષ્ટ અંતકરણના હશે. તેથી તેઓ થોડા જ સમયમાં નષ્ટ થઈ જશે. બ્રાહ્મણો, જ્યારે જ્યારે આ જગતમાં પાખંડ વૃત્તિ દ્રષ્ટિગોચર થવા લાગે ત્યારે ત્યારે વિદ્વાન પુરુષે કલયુગનું અનુમાન કરવું જોઈએ. જ્યારે જ્યારે વૈદિક માર્ગનું અનુસરણ કરનારા સાધુ પુરુષોની હાનિ થાય ત્યારે ત્યારે બુદ્ધિમાન પુરુષોએ કલયુગની વૃદ્ધિનું અનુમાન કરવું જોઈએ. જ્યારે ધર્માત્મા મનુષ્યોએ આરંભ કરેલા કાર્ય શિથિલ થઈ જાય ત્યારે એમાં વિદ્વાનોએ કલયુગની પ્રધાનતાનું અનુમાન કરવું જોઈએ. યદા યદા હિ પાખંડ વૃત્તિ રત્રોપલક્ષ્યતે તદા તદા ક્લેર વૃદ્ધિર્નુ મેયા વિચક્ષણેહી. યદા યદા સત્તામ હાનિર વેદ માર્ગે વેદ માર્ગ અનુસારિણામ તદા તદા ક્લેર વૃદ્ધિર અનુમેયા વિચક્ષણેહી. પ્રારંભાશ્વ વસિદંતી યદા ધર્મ કૃતાં નૃણામ તદ અનુમેયમ પ્રાધાન્યમ ક્લેર વિપ્રા વિચક્ષણેહી. 229માં અધ્યાયના 44-46 શ્લોક સંખ્યા. જ્યારે જ્યારે યજ્ઞોના અધીશ્વર ભગવાન પુરુષોત્તમનું લોકો યજ્ઞો દ્વારા યજન ન કરે ત્યારે ત્યારે સમજવું જોઈએ કે કલયુગનું જોર વધી રહ્યું છે. દ્વિજવરો, જ્યારે વેદવાદમાં પ્રેમ ન હોય અને પાખંડમાં અનુરાગ વધતો જાય ત્યારે વિદ્વાન પુરુષોએ કલયુગનું અનુમાન કરવું જોઈએ. બ્રાહ્મણો, કલયુગમાં પાખંડથી દૂષિત ચિત્તના લોકો સર્વના સર્જક એવા ભગવાન વિષ્ણુની આરાધના નહીં કરે. તે સમયે પાખંડથી પ્રભાવિત લોકો એવું કહેશે કે દેવતાઓ પાસેથી શું લેવું છે, બ્રાહ્મણોને વેદોથી પણ શું લાભ છે, જળથી થનારી શુદ્ધિમાં શું રાખ્યું છે. કિમ દેવેહી કિમ દ્વિજે દ્વિજે વેદેહી કિમ સોચેના અંબુજ જન્મના ઇત્યેવ પ્રલપિષ્યંતી પાખંડો પહતા નરાહ. 229માં અધ્યાયનું 50મો શ્લોક. કલયુગમાં મેઘ થોડીક વૃષ્ટિ કરશે, ખેતીની ઉપજ બહુ ઓછી થઈ જશે અને વૃક્ષોના ફળ સાર વિનાના થશે. કલયુગમાં મોટા ભાગે લોકો ઘૂંટણ સુધી વસ્ત્રો પહેરશે, વૃક્ષોમાં સમીનું પ્રાધાન્ય હશે, ચારે વર્ણના મોટા ભાગના લોકો શુદ્ર જેવા થઈ જશે. જાનુ પ્રાયાણી વસ્ત્રાણી સમી પ્રાયા મહી રૂહાહા શુદ્ર પ્રાયાસ તથા વર્ણા ભવિષ્યંતિ કલૌ યુગે. 229માં અધ્યાયનો 52મો શ્લોક. કલયુગમાં અનાજના કણ નાના નાના થશે, બકરીઓનું દૂધ જ મોટા ભાગે મળશે અને ઉશીર એટલે કે ખસ એકમાત્ર અનુલેપન હશે. કલયુગમાં મોટા ભાગે સાસુ સસરા જ લોકોના ગુરુજન થશે. મુનિવરો, જે સમયે સુંદર પત્ની અને શાળા વગેરે જ સુહૃદ માનવામાં આવશે. લોકો પોતાના સસુર પક્ષના અનુગામી થઈને કહેશે કે કોણ કોની માતા અને કોણ કોનો પિતા. બધા જીવ પોતાના કર્મ અનુસાર જન્મે છે અને મરે છે. કશ્ય માતા પિતા કશ્ય યદા કર્માત્મક પુન્માન ઇતિ ચોદાહર હરિષ્યંતિ સસુરાનુ અનુગતા નરાહ. 229માં અધ્યાયનો 55મો શ્લોક. તે સમયે ઓછી બુદ્ધિવાળા મનુષ્ય મન વાણી અને શરીરના દોષોથી પ્રભાવિત થઈને દરરોજ વારંવાર પાપ કરશે. સત્ય પવિત્રતા અને લજ્જા વિનાના લોકો માટે જે જે દુઃખની વાત હોઈ શકે છે તે બધી કલયુગમાં જોવા મળશે. સંસારમાં સ્વાધ્યાય વસટકાર સ્વધા અને સ્વાહાનો શબ્દ સાંભળવા મળશે નહીં. તે સમયે સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ કોઈક જ હશે. એક વિશેષતા જરૂર છે, કલયુગમાં થોડો જ પ્રયત્ન કરનાર મનુષ્યને તે ઉત્તમ પુણ્ય મળી શકે છે જે સતયુગમાં કઠોર તપસ્યા દ્વારા મળતું હોય છે. બ્રાહ્મણો, કલયુગ ધન્ય છે જ્યાં થોડી જ સાધનાથી મોટા ફળની પ્રાપ્તિ થાય છે, તથા સ્ત્રી અને શુદ્ર પણ ધન્ય છે. આ ઉપરાંત બીજું પણ સાંભળો, સતયુગમાં 10 વર્ષ સુધી તપસ્યા, બ્રહ્મચર્ય અને જપ વગેરેનું અનુષ્ઠાન કરવાથી જે ફળ મળે છે તે ત્રેતામાં 1 વર્ષ, દ્વાપરમાં 1 માસ અને કલયુગમાં 1 દિવસ રાતના અનુષ્ઠાનથી મળી જાય છે. તેથી મેં કલયુગને શ્રેષ્ઠ કહ્યો છે. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં પૂજન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે જ કલયુગમાં કેશવનું નામ લેવાથી મળી જાય, કેશવનું નામ લેવાથી મળી જાય છે। ધર્મજ્ઞ બ્રાહ્મણો, આ કલયુગમાં થોડા જ પરિશ્રમથી મનુષ્યને મહાન ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી હું કલયુગથી વધારે સંતુષ્ટ છું। ધન્ય કલો ભવેદ વાપી ભવેદ વિપ્રા સત્વ અલ્પ ક્લેશ શર્મે હતફલમ તથા ભવેતામ સ્ત્રી શુદ્રો ધન્યો ચ અન્ય ત્રિબોધત યત કૃતે દશ ભી વર્ષે ત્રેયામ હાયનેન તત દ્વાપરે તચ માસેન અહોરાત્રેન તત કલો તપસો બ્રહ્મચર્ય સ્વ જપા દેશ્વ ફલમ દ્વિજા પ્રાપ્નોતિ પુરુષતને પુરુષસ્તેન કલિહિ સાધ્વિતિ ભાષુતમ ભાષિતુમ ધ્યાયન કૃતે યજન યજ્ઞે સ્ત્રેતાયામ દ્વાપરે અર્ચયન યદ આપનોતિ તદ આપનોતિ કલો સકૃત્યમ કેશવમ ધર્મોત્કર્ષ મતિ વાપ્ત્ર પ્રાપ્નોતિ પુરુષ કલો સ્વલ્પાયાસેન ધર્મજ્ઞાસ્તેન તુષ્ટો અશ્યમહં કલો। 229માં અધ્યાયનો 61-65 શ્લોક સંખ્યા। હવે શુદ્રોની વિશેષતાનું વર્ણન સાંભળો। દ્વિજોએ પ્રથમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને વેદાધ્યયન કરવું પડે છે, પછી ધર્મના માર્ગે પ્રાપ્ત થયેલ ધન દ્વારા વિધિપૂર્વક યજ્ઞ કરવો પડે છે, એમાં પણ વ્યર્થ વાર્તાલાપ વ્યર્થ ભોજન અને વ્યર્થ ધન દ્વિજોના પતનનું કારણ બને છે, તેથી એમણે સદા સંયમી રહેવું જરૂરી છે। જો તેઓ બધી વસ્તુઓમાં વિધિનું પાલન ન કરે તો તેમને દોષ લાગે છે, તે એટલે સુધી કે ભોજન પાણી પણ એમની ઈચ્છા અનુસાર પ્રાપ્ત થતા નથી। તેઓ સમસ્ત કાર્યોમાં પરતંત્ર હોય છે। આ પ્રમાણે વિનિત ભાવે મહાન ક્લેશ વેઠીને તેઓ ઉત્તમ લોકનો અધિકાર પ્રાપ્ત કરે છે, પરંતુ મંત્રહીન પાક યજ્ઞનો અધિકાર શુદ્ર માત્ર દ્વિજોની સેવા કરવાથી પોતાના માટે અભિષ્ટ પુણ્યલોકને પ્રાપ્ત કરી લે છે, તેથી શુદ્ર અન્ય વર્ણોની અપેક્ષાએ અધિક ધન્યવાદનો પાત્ર છે। સ્ત્રીઓ શા માટે ધન્ય છે તેનું કારણ પણ સાંભળો। પુરુષોએ પોતાના ધર્મથી વિપરીત માર્ગે હંમેશા ધનોર્પાર્જન ન કરવું, એ ધન સુપુત્રોને આપવું અને વિધિપૂર્વક યજ્ઞ ધર્મ કરવા જરૂરી છે। ધન કમાવવામાં એની રક્ષામાં બહુ કષ્ટ વેઠવું પડે છે અને તેને શ્રેષ્ઠ કાર્યમાં વાપરવા માટે મનુષ્યએ ઊંડું ચિંતન કરવું પડે છે, એમ બધા જાણે છે। આ તથા બીજા પણ ઘણા સંકટોનો સામનો કરીને પુરુષને ક્રમશઃ પ્રાજાપત્ય વગેરે શુભ લોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ સ્ત્રી મન વાણી અને ક્રિયા દ્વારા માત્ર પતિની સેવાથી જ પુરુષને મળતા લોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે। સ્ત્રીઓ મહાન ક્લેશ વિના જ તે લોકમાં જાય છે, જેમાં જવા માટે અનેક ક્લેશજન્ય ઉપાય કર્યા પછી પુરુષ જાય છે, તેથી હું વારંવાર સ્ત્રીઓને સાધુવાદ આપું છું। બ્રાહ્મણો, આ મેં કલયુગ વગેરેની શ્રેષ્ઠતાનું કારણ બતાવ્યું છે, હવે તમે બધા જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છો તેના વિશે પૂછો, હું તે વિશે પણ તમારી ઈચ્છા અનુસાર વર્ણન કરીશ। જેમણે પોતાના સદગુણ રૂપી જળથી સમસ્ત પાપરૂપી પંખ એટલે કીચડને ધોઈ નાખ્યો છે, તેમના દ્વારા અલ્પ પ્રયત્નથી જ કલયુગમાં ધર્મની સિદ્ધિ થઈ જાય છે। મુનિવરો, શુદ્ર માત્ર દ્વિજોની સેવામાં તત્પર રહેવાથી અને સ્ત્રીઓ પતિની સેવા કરવા માત્રથી અનાયાસે જ પુણ્યલોકને પ્રાપ્ત કરી લે છે, તેથી આ ત્રણેયને મેં પરમ ધન્ય માન્યા છે। દ્વિજાતિઓનો સતયુગ વગેરે ત્રણેય યુગોમાં ધર્મનું અનુસરણ કરવામાં વિશેષ ક્લેશ સહેવા પડે છે, પરંતુ કલયુગમાં થોડીક તપસ્યાથી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મુનિવરો, જેઓ કલયુગમાં ધર્મનું આચરણ કરે તેઓ ધન્ય છે। અલ્પે નેવ પ્રયત્નેન ધર્મ સિદ્ધયતિ વે કલો નરેરાત્મ ગુણામ ભોભી શાલિત અખિલ કલિશ્વે શેહે શુદ્રેશ્વ દ્વિજ સુષુષાત તત પરેર મુનિ સત્તમાહા તથા સ્ત્રીભિર્નાયાસાત પતિ શ્રુષે શયે વહી તત સ્ત્રી સ્થયમ અપ્યેત અન્મમમ ધન્ય તમમ મતમ ધર્મ સરાધને કલેશો દ્રિજાતિનામ કૃતાદિષુ તથા સ્વ અલ્પેન તપસા સિદ્ધિમ યા અશ્યંતિ માનવાહા ધન્યા ધર્મમ ચ અરિષ્યંતિ યુગાંતે મુનિ સત્તમાહા. 229 માં અધ્યાયનો 78 થી 81 શ્લોક સંખ્યા. ધર્મજ્ઞ તમારો જે અભિષ્ટ વિષય હતો તે મેં પૂછ્યા વિના કહી દીધો, હવે બીજું શું કહું. અધ્યાય 97 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.